પણ પરિણામ પામે તારે એની મજા આવે. પરિણામ તમારા બ્રધર ને પરિણામ પામે શું ના આપવા છે? બધું જ આપી દે, બધું જ આપી દે. તારા મધર શું ના આપી દે? બધું જ આપી દે. પણ દાદા આપણે આ વાત કરીએ દેરાસર ની કે મંદિર ની, પણ જેને સમજે ના હોય અવરું સમજે ને, દાદા નો લાભ ના મળે ને પછી? દાદા ને લાભ જોઈતો જ નહી. એમ નઈ, એમ કે છે કે કોઈ નવો માણસ હોય એને આવી વાત ખબર પડે. પોતાનો સંતોષ થઈ ગયો, બધા દુઃખ ગયા. એ રામોહન પૂછ્યા તારે, મારા સર્વસ્વ દુઃખ ગયા, મારા ઘરની મારી વાઈફ ભાઈ બધા ના ગયા. હા, એટલે બીજી સમસ્તી આપે છે ને, એ ડોનેશન નથી કરતો, એ તો સમસ્તી આપે. સમસ્તી આપે, ડોનેશન કઈ લેવાનું જ નથી, કાયદો જ નથી. હિન્દુસ્તાન માં જે લોકો આપે ને તે બધા સમજથી આપે છે. ડોનેશન તો લેવાનો કાયદો જ નથી. ને તો તમારા ભાઈ તો કહેતા હું જે માગો તે આપું કે એવું કાયદો નથી. અહીં માગવાનું નથી, એ તો તમારે અંદર ઠીક લાગે અને તે તમારા માટે, મારે માટે આ નથી. સુમંદર સ્વામી ફોર યુ, નોટ ફોર યુ. શું ડોનેશન માગવાનું નથી, અને માગ્યું હોય તેને કોઈ ઉઘરાણી નથી, એને લખાયું હોય તેને કોઈ ઉઘરાણી નથી, કશું નથી. એને લખાયું ના પાય ને તેની ઘણી ઘણી એટલે આ વસ્તુ જુદી જાતની છે. એટલે નવો લોકોને પેલું નવ જૂના જેવું લાગ્યા કરે. હા, એ જ કેવું છે મારું. અમારે અહીં ભાડું નાડું નહીં માગતા કોઈ ની પાસે. ભાડું એ અમને જ માણસ આપડે. શું કહ્યું? એટલે આ અમુક પરિચય થાય તારે આ ઉતરે બધું. પરિચય થાય એટલે એ રામમોહન સિંહ શું કર્યો પરિચય તે જાણો છો? એક મહિનો તો દેશ માં એને વાઈફ માં જોડે ગયા, દરેક 24 કલાક. અહિયાં જે ખાતા હોઈએ છીએ તે સગવડ ને માટે ખાતા હોઈએ છીએ. અહિયાં જે અમે ખાઈએ છીએ તે સગવડ ને માટે ખાઈએ છીએ. આપણી સગવડ માટે. જે તમારી સગવડ? બહાર ફરવા જવાના તો પેલું હોટ ડોગ છે તે 5 મિનિટ માં શેકી ને ખાઈ લઈએ, અને ખીચડી કરીએ તો કેટલી વાર લાગે? હા, પણ એનો અર્થ એટલો જ ને કે કઈ ખાવ ના મળે, ખોરાક આપી ખાઈ જાવ બધો ખાવ ના મળે. તમારા લેબલ માં ફેર શું છે? શું કહું? ના, એ વસ્તુ જુદી છે. હોટ ડોગ ઇઝ એક્સેપ્ટેડ ફૂડ. એને ભાન જ ના હોય ને, ભાન જ નહીં. ભાન જતું રહે, જેમ જેમ ખાતા જાવ તેમ ભાન જતું રહે, ખરાબ થતું જાય. શું કહું? આવરણ આવતું જાય અને ભાન જતું રહે. તને અરવિંદ ભાઈ ગાળો ભરે તું શું કરું? કરવું પડે, બંધ કરવા. એવું તો કરવું જ પડે ને, ગાળ કઈ ને ઓછું બેસી રેવાય, એવું તો કરવું જ પડે ને. તારા પૈસા તને આપવા આવે તે તારે ગાળો દેવાની ને, કે તે બે ગાળ આપે તને, તેને તું કહું બીજી ભણ છે શું કે હું કઈ નવરો છું? સાહેબ આપડે ના સમજે કે હું આટલી સિલક એની પણ હતી. આપડે સારું તે સિલક જમે કરી દેવાની, અને જો તને ગમતી હોય બીજી 5 એને દે. આ પાછલો આપેલો માલ છે, તમને આ ખબર ના હોય માટે કે આ નતું એવું નહીં. શું? અને તમે વડમવડ્યા કરશો, ભોંધગેર વધારશો, વેર વધશે, ઘટશે. એવું વિચારીને આપણે ડિફેન્સલેસ થઈ જવાનો અર્થ નહીં ને? એનો પ્રતિકાર જ નહીં કરવાનો, એવું તો નહીં ને? પ્રતિકાર જે તમને આવે છે એનો પ્રતિકાર નહીં કરો તો તમને કોઈ આવશે જ, આવતું બંધ થઈ જશે, તમને કોઈ દુઃખ નહીં દે. જ્યાં સુધી તમે દુઃખ આપશો ત્યાં સુધી તમને દુઃખ માપશે. તમે વાવમાં જાઓ અને તમે કહો કે તું ચોર છું તો વાવ તમને ચોર કહેશે. એટલે તમારે તું રાજા છે એમ કહો તો એ રાજા કહે. એટલે તમારું જ પ્રોજેક્શન છે આ, ભગવાન આમાં હાથ ગાલ્યો નથી. માટે તમે તમારું સુધારો. શું કહ્યું? તમને દુઃખ બિલકુલ એ આવશે નહીં જો હજી કોઈને આપશો નહીં, અને જે આપે એ દબી કરી દેવાનું તો ચોપડા પૂરા થઈ જશે. શું કહ્યું? એવું રાખીએ તો જોબ પર ગોદા ખાઈ. એવું રાખીએ તો જોબ ઉપર ગોદા ખાઈએ. ગોદા નહીં તો નહીં ખાતા હોય ગોદા. એમ એક વાર એને સામી પડે ગોદો એટલે પછી એ બંધ થઈ જાય. એટલે ગોદા નહીં ખાતા નઈ. તમે આ રીત બદલો. દરેક પોતાનો આધાર ના સાથે માને કે હું આને લીધે જીવું છું. પણ આ નહીં હોય ને ત્યારે જોબ વાળા બધા ખુશી થશે. કાઢી નહીં મેલે આ તો કાઢી મેલશે. પછી કે આ નાલાયક છે, હું ચાલવા દીધું પણ એક દાડો કાઢી મેલશે. શું કહ્યું? એવું નહીં, જોબ પર આપણે એના લાભ માટે પણ છીએ ને. એને કામ કરી છે એના પૈસા આપે. ગોદા મારી બાજુ કેટલા દાડો જોબ હાથે ગયા આપડે. અને પ્રેમ થી જે હતા ને એની જુદી વાત. તો પ્રેમ પ્રેમ નો સવાલ નથી. તો હા ના વાંકી મળશે વખત એક આવે છે ને તો ગેટ આઉટ કરી દેશે. છે અમે કાઢે છે. અમે જીધર કામ નહીં હોય તે દિવસે આવજો. કહે ઠીક છે. અમે કાઢે જ છે. જીધર કામ ના હોય તીધર આવજો કહી દે. કામ માટે રાખે છે. ગપ્પામાં જીવન જીવવું સારું છે એમ ને. હા તો મને વાંધો નથી. તમને જો અમે ખપતું હોય અમે આપી જાય એવું તમને વ્યવહાર ગમતો હોય તો વ્યવહાર એવા કરો. અને ના પોતાને દુઃખ જ ના થાય એવું કોઈ વ્યવહાર ના કરે તો તમે એવો રસ્તો હું બતાડું. શું કહ્યું? હું જે રીતે દુઃખ મુક્ત થયો છું 26 વર્ષમાં મેં દુઃખ જોયું નથી. નિરંતર સમાધિ વૃત છે. મારું કોઈ કોઈ મારું નામ દેતું નથી. કારણ કે હું કોઈનું નામ દેતો નથી. શું કહ્યું? ચોર બાયો છે મને અડતો નથી. શું કહ્યું? એટલે આ જગતનું શું સત્ય છે, શું મહત્વ છે, શું તત્વ છે જાણું તો કેલા છે. આ જાણ્યા વગર તું કહું હું કોઈને દુઃખ દેતો નહીં. આખો દાડો દુઃખ જ દઉં છું. ભાન જ નહીં ત્યાં એટલે તું અત્યારે ન્યાય કરું છું. કોણ ન્યાય કરે છે? તું જ ન્યાયાધીશ, તું જ આરોપી અને તું જ વકીલ. કેવો ન્યાય થાય? આપણે પેપરનું રિઝલ્ટ આવે તારા દોસ્ત તારે એક દેખાય નહીં. પારકા દેખાય. આ જયંતિ બેના તમને દેખાય બરાબર? બહુ દેખાય. એટલે જરા વિચારું લાઈફ થાય. હા માણસ મનુષ્ય પણ શોધે. મનુષ્યનું નામ કહેવાય કે સજ્જનતાની મૂર્તિ હોય. કે ફરી માણસમાં આવવું છે કે જવું છે ચાર પગનો એ કદી ખબર નથી પડતી. સજ્જનતા કરે તો સારું પણ આગળ ની કઈ પડી નથી એમ કે બઉ એવો જરૂર નથી એમ. અત્યારે પાછળતા કરશે પછી માં જવાનું રિઝર્વેશન મળે છે. અને સજ્જનતા કરશે તો અહીં આવવાનું છે. એવું કોને જોયું? મેં જોયું જાતે જોયું. હા તમે જોયું? તમે કહ્યું એટલે અમે માની લીધું એમ. શું કહે છે? તમે જોયું પણ તમે કહ્યું એટલે અમે માની લીધું એમ. ના માનો કશો વાંધો નહીં. બે પગને બધું ચાર પગ થશે. હું પૂછડું બધા એમાં મારે કઈ વાંધો નથી. હું તમને ચેતું કે અમાર સુખ હોય તો એમાં જ આવો, અમાર સુખ હોય તો એમાં આવો. તમને માનવાનું ના જ કહું છું. મારું માનશો જ નહીં. તમારો હાથ તમારો હાથમાં એક્સેપ્ટ કર્યો તો જ માનજો. શું કહે? કોઈ આવું કરવું તે છે નહી. કશું કામ છે આપડે બેન? જે મારે કશું કામ નથી દફાવી પડે. શું કહ્યું? એટલે હું તમને હાથું પી રહ્યો આવ્યો છું. તમને ઠીક લાગે સાચું કેવું? ના ખરાબ ખોટું કેશો તો મને વાંધો નથી. કારણ હું જાણું તમને દેખાય તો સાચું બોલો. દેખાય જ નહીં પછી વાંધો. એને આપણે કહીએ કે આ વાંધો નહીં પણ લોંગ સાઈડ ના હોય તેને આપણે કહીએ કે તમારે પેલો આપણા ઘોડાને બળદિયો કહેતા હોય બળદ છે ત્યારે આપડે ત્યાં વળાય નઈ, આપડે જાણીએ એને ચશ્મા આગળ છે બિચારા, એને શું કરવાનું? હજુ બરાબર છે, લડનારો મૂર્ખ કહેવાય. શું કહે? એટલે અમે લડવા ના આવે. જો હું કોણ છું એ જાણ્યા વગર વગર ધણી થઈ બેઠો છું વગર કોણ હું કોણ છું એ જાણતો નથી, અને વગર ધણી થઈ બેઠો. અને પાંચ છોકરા ને ફાધર છે, થયો છે ને? કેટલા છોકરા ને થયા? એમ શું શીખવાડી તું? આવું નવું શીખવાડી દીધું, શીખવાડી દીધું. હોટ ડોગ ને હેમ્બર્ગર બધું શીખવાડી દીધું, શીખવાડી દીધું. બાપ મૂળા ને માં ગાજ શું કહ્યું? પછી થઈ પછી હાજી દીધે શીખાઈ દીધું. હું કોણ છું એટલું જાણી લાવે ને બહુ થઈ ગયું. હું એને ખીચડી નું પેલું ડબલ સમજાવી છે ને કે હું કોણ છું જાણવાની જરૂર છે, એટલું સમજાવી છે ને? એટલું કઈ જાણી લાવજે, હું પૈસા આવું ત્યાં જાણી લાવજે. એટલે બહુ ને પૂછી થાય કે વસંતજી આવે છે ને એમને કાયમ નો સત્સંગ મળતો નથી, ફક્ત અમુક દસલ આવે દેશમાં એટલે બે ચાર દાડા મળે. બરાબર. પણ તેટલા માટે તો અહીં હું જયારે આવું છું ને એટલા માટે વાનમાં જ જોડે ફર્યા તો એમ તો કીધું તમે જાઓ તો પહોંચવાનું બે ત્રણ દાડા થાય ને શાંત થશે એટલે તમે જાઓ ને અમે એમ રહીને આવીએ છીએ. એટલે વાનમાં વાનમાં લઘુત્તમ છે વ્યવહાર માં, એટલે અમારાથી કોઈ નાનો જીવ બીજો નહી, અને નિશ્ચય માં ખરી રીતે અમારાથી કોઈ ઉપરી નથી. નોબડી ઇઝ બોસ ટુ મી. શું કહે? થોડી વ્યક્તિ પૂજાની વાત કરી રહ્યો છે, એક પ્રશ્ન છે. હા હા પૂછો. હા હોડ ઉપર તો પ્રશ્ન નો ઇશારો લ્યો. યુ આર યુ ટેલ મી આઈ વિલ પુટ ઇટ ઇન વર્ડ્સ. ગુરુ મળે ત્યાં એટલું પૂછજે કે ગુરુ નો સાહેબ અર્થ મને તો એક જ્ઞાની પુરુષ એવું કહે છે ગુરુ એટલે ભારે, અને ભારે એટલે ડૂબે, અને એની પર બેસનારા બધા ડૂબે. તમારી પાસે શું સાધન છે કે હું ડૂબીશ નહીં? એટલું પૂછજે. સમજ પડે ને? જો ગુરુ કિલ્લી હોય તમારી પાસે તો બેહું, ગુરુ કિલ્લી ના હોય તો હું બેઠા ને ઉઠું, તમે ડૂબણ માં ડૂબાડશો. સમજ પડે ને? પેલા તો ગુરુઓ પાસે ગીરી કિલ્લી રહેતી હતી, તે કિલ્લી ના આધારે પોતે ડૂબે એવા થતા બધાને તારે ને તરે. ભગવાન પ્રગટ થયા માટે ઉતરવા દે છે, આપણને ઉતારી શકાય જ નહીં. એ ભગવાન પ્રગટ થયા એમને નહીં દેખાય, ક્રોધ માન માયા રોગ ના હોય એની આરતી ઉતારાય. ક્રોધ માન માયા રોગ હોય ને આપડે ગાર ભરીએ ને તો ફેન ના મળે ને આશીર્વાદ આપે તેની ઉતારાય. એ કહે છે પણ એ ભગવાન જ્યાં સુધી અમને દેખાય નહીં ત્યાં સુધી અમે તો વ્યક્તિ પૂજા જ સમજવાના ને. ના પણ દેખાય નહીં તો હજી આપણે કશું કરવું જ નહીં ને. એટલે જ નથી કરતો છું. એટલે જ હું નથી કરતો છું. બરોબર છે, પણ તે સમજવાનો પ્રયત્ન કરવો ને. પ્રયત્ન કરું છું એટલે જ આવ્યો. એટલે તો હું આવ્યો કે છે સમજવાનો પ્રયત્ન. શું આવ્યો? અમે જતો વાત કરે આવ્યો તો એનું નામ કહે કે મને ખાતી વખત છોડે નહીં. ગરદાર હોવો જોઈએ. હા તો મને ગરજ છે તો હું અહીં બેઠો બેઠા છું. મારે કશું જ જોઈતું નથી વર્લ્ડ માં, કોઈ ચીજ જોઈતી નહીં, હું લેતો નહીં, કઈ ચીજ મેં લીધી નથી, એટલે હું આવું છું તે જાણે મારે ઘર છે. હવે એ લોકો બધા બહાર થી નથી પહેરતા, અંદર થી પહેરતા હોય ખબર નહી મને. ના પણ બહાર થી ના તે એમને છોડેલું હોય બોર્ડ છે, હું તો બોર્ડ વગર નો માણસ છું, હું તો કોટ ટોપી બધું જ પહેરે, બોટ બોટ મોજા મોજા બધું પહેરે, શું કરે, કારણ મારે બોર્ડ નથી ને, એમને બોર્ડ હાથે ઉપર પડે, એમને કોઈ બોર્ડ ના હાથે આલે કોણ એમને, અને મારે જોઈતું નહીં, મેં તો મારા પૈસા ઘરના પૈસા અને ધોતી પહેરું છું, ઘરના પૈસા ધંધા વાળો જ માણસ છું, ઇન્કમ ટેક્સ ભરું છું, કરે એમાં વાંધા જેવું કંઈ રાખવા જેવું છે નહીં. આ બધી હા મને રસ્તામાં કોઈક લઈ લે ને તો તારે મારા મોઢા હું જોઉં, મને કશી અસર નહીં થયેલી હોય, અને નાગો થઈ ગયો હોય તો મને ભય નહીં પહે કે મને કોઈ જોશે એવું ના હોય એમને, ખબર ને. પાણેલીદે એમ કે પહેલી વાર આવતો માણસ ખોટી છાપ બાંધે, કે આને લીધે કોઈ પહેલી વાર માણસ આવે તો ખોટી છાપ બાંધે. હું કરું છું, મારે તો બોર્ડ નથી, હું જો નહીં તો હારી છાપ પાડવા માટે બોર્ડ પાડું તો એમાં શું ફાયદો, મારે એવી છાપ પાડવી નથી, મારે તો આપવું છે, અને ખોટી છાપ પડે તો માઈ ઠોકીને આપવું છે, અને ગાળો દઈને આપવું છે, લોકો રાજખુશી કરીને આપે, હું તડકાઈને આપું છું, ઝાપટીને આપું છું, મોટા મોટા મોટા મોટા બુદ્ધિશાળી અને બહુ ઝાપટી ઝાપટી તેર કાઢી નાખીને આપેલું છે. અને જેને પૈસા જોઈએ તો બધી સારી મીઠી વાણી બોલે બધું કરે, હું તો ઓપરેશન કરીને આવ્યો છું, શું કરે. અમારે રેગન હોય તું હું બે સરખા અમારે, શું એટલે તું આમ હા વિટ્યો જોઈને પડકું એમાં દાડો વર્ષે નહીં, મારી બોર્ડ જ નથી, બીજું બોર્ડ ના મારે તું, આ તો જે છે એ રવા દીધું છે, અને અત્યારે સુધી બીજું બધું હતું, ખાસ ઉક્કો પીતો હતો સિગરેટ કાયા નહીં, તેથી નતા આવતા, પણ એ બધાને પુણ્યના આધારે એક ડોક્ટરે લઈ લીધું, તે લોકોને પુણ્ય બાકી નહીં તો ના આવે તો મને એમાં ફાયદો નથી, પણ મારા મને ઈચ્છા કે લોકો પામે તો સારું, મારી પાસે જે છે જે સુખ હું પામ્યો છું એ જગતના લોકો પામો, શું કહ્યું, અને મુક્તિ જવાનો રસ્તો મારી પાસે છે, એવો 10 લાખ વસ્તી ઉભો થઈ રહ્યો તો એવો નવી જાતનો છે કે સ્ત્રીની સાથે ધંધા નોકરીઓ સાથે કરો, છોકરીઓ પરિણામો ને મુક્તિ જવાય, શું મુક્તિ એટલે સર્વ દુઃખોથી મુક્તિ, તને સુખ ગમે છે કે દુઃખ ગમે છે, સુખ જ ગમે ને, હે સુખ જ ગમે ને, ત્યાં સુખ કદાચ ચાખેલું મારે જે ખાવું એ આપે, પણ હું આટલો ભાત અને દાળ ને કઢી ખાઉં છું, બાકી બીજું ઘી બી કશું મારે ખીચડી કઢી, મારે જે જોઈએ ના આપે, ગુહિયા કોળ્યા ની મેરે થઈ ગયો, વિજ્ઞાન થી ઉભો થઈ ગયો, જેમ તું એસ ને ભેગા થાય એટલે પાણી પડી જાય, કોઈની જરૂર નથી, જેમ છે તે આટલું ઝેર હોય તે તું ખાઈ જવું, તો ભગવાનને મારવા આવવાની જરૂર છે કઈ, હે આથી મકર મારા દર પી જાય તો મારવા આવવાની જરૂર છે, આ વિજ્ઞાનથી બધું ઊભું થયું છે, વિજ્ઞાનથી જીવે છે, વિજ્ઞાનથી મરે છે, અને વિજ્ઞાનથી છે આ બધું, શું પણ ભગવાન છે, ભગવાન જીવ માત્રની અંદર છે, આની અંદર નથી, જ્ઞાન જોડી તમારું ગાડું ચાલે છે, ચૂક ના પડે, અને તમને કશામાં ચૂક ના પડે, પૈસામાં સ્ત્રીમાં, એટલે તમે બૂમ પાડો એ ભગવાન મંત્ર તમારી જોડે તમારા સુખમાં લઈ લો તો એ સાગા સુખમાં જાવ તમે. આ કલ્પિત સુખ તમારું માનેલું શું? આ જે કલ્પિત સુખ છે એમાં મને લક્ષ્મીમાં સુખ તો કઈ માની છે તે મારે લક્ષ્મી જ લેતો નથી. સ્ત્રીઓમાં સુખ માને છે, સ્ત્રીનો વિચાર અમને ના આવે. બરાબર ને? બીજી વસ્તુમાં વિચાર ના આવે. તો જો ખરેખર સુખ હોય તો હું એમાં હું ના લઉં સ્ત્રીઓને બધું. કલ્પિત સુખ હોય તારી કલ્પનામાં આવ્યું કોઈ સાધુ ના કારણ કરતું હોય નહીં. તને ગરીબીમાં સુખ લાગતું હોય બીજાને ના લાગતું હોય. પોતા પોતાની કલ્પના હોય છે. બરું ને? સાચું સુખ આ મને ફરી વસ્તી ભેગું થયું છે કે સાચું સુખ આપવા માગું છું બધા. કે સુખ પછી દુઃખ આવે જ નહીં. આ તો સુખ પછી દુઃખ આવે એ બધા કલ્પિત સુખો. સુખ થઈ રહ્યા કે તો દુઃખ આવીને ભૂલે છે એનું સુખ ને સુખને શું કરવાનું? થારી થારી સરસ જમાવે જયંતિભાઈ અને પછી આપણે કટોરો આપે જ કડવો. ખીચડી ખવડાય તો હારી આ કટોરો ના પૈસા. આ તો થાળી જમાવે પછી આપડે કટોરો કડવું પી જાવ કે થોડું નહીં ઉતરે ફાળીમાં પાણી બધું ભેગું થશે પછી અસર થશે. બધું જમા કરું છું વધારે. અત્યારે હું બધું જમા કરું છું પછી ભેગું થયા પછી અસર થશે એમ. હા બસ જમે કરું છે એટલે સારું. એક બાજુ આવ્યો છે દાદા જમા કરવા આવ્યો છે. ખાલી ખાલી નહીં કહું ખબર પડી ગઈ. ખાલી ખાલી નહીં કહું મને ખબર પડી ગઈ એમ. મને સમજણ પડી ગયું અમથું અમથું નહીં કહું કે છે. આ પહોંચતા બહુ વાર લાગે. અને કેટલાક માણસ એવા છે કે મારા મોઢા બોલતા પેલા પહોંચી પહોંચી પહોંચી. એનું શું કારણ દાદા? ડેવલપમેન્ટ લેસ ડેવલપમેન્ટ. આફ્રિકન ઇઝ ધી ફર્સ્ટ ડેવલપમેન્ટ, ઇન્ડિયન ઇઝ ધી લાસ્ટ ડેવલપમેન્ટ. અને લાસ્ટમાં પાસે બધી ક્વોલિટી પછી સમજ ના પડી દાદા. અરે પેલું તમે મીટ નું કહ્યું તને, મીટ ને દારૂ ને મીટ ખાવાથી આવરણ આવે છે તો એ જરા વધારે ફોડ પાડીને સમજાવો ને. ભાઈ ત્યાં હતા આપણ કે મને બરાબર સમજણ ના પડી. કોઈને સમજ પડી એવું લાગે? લોકો પાછળ વાતો કરતા હતા એ સમજણ ના પડી કોઈને ત્યાં આગળ. સમજણ ના પડી તો આગળ જેમ દુખા પૂતે ખવાય નહીં એવું ના એ પડી. ના આ અહીંયા તમે આ વાત કરી એ સમજણ પડી, પણ ત્યાં પેલી આવરણ ની વાત કરી હતી ને તો કે એ જરા બધાને અઘરી હાય પડે એવું હતું. કોઈને ખબર ના પડી એમ. ગઈકાલે આપણે જયારે બપોરે ગયા હતા ને ભાઈ ને ત્યાં, ત્યાં સત્સંગમાં કોઈ પૂછેલું કે મીઠ સાથી ના ખાવું જોઈએ. એના આવરણ આવે છે. એના આવરણ આવે તો આવરણ આપણે જે આપડે દાળ ભાત છે ને, દાળ ભાત ને એ બધું એ ખોરાક ખાઈ તેનું આવરણ આમ થોડું થોડું ઝોખું, પણ બહાર તેની ભીત છે એ બધું દેખાય બધું. સમજે ને? અને કેટલાક આવરણ છેલ્લામાં છેલ્લું આવરણ મીઠ નું છે. અને એનાથી છેલ્લું આવરણ કયું છે? મનુષ્યના છોકરા ખાવા તે છેલ્લું આવરણ છે. શું કહે? મનુષ્યના છોકરા ખાવ એ તો આબાનું પડ પહેરી જાય છે. એટલે હપુજ બિલકુલ કશું દેખાય એની બહાર. એનાથી હલકું કયું આવરણ? કે બીજા જેને જે ત્રાસ પામે છે એવા જીવોનું આવરણ. શું કહ્યું? એવા જીવો ખાવા. એટલે બકરી છે મરઘી છે ત્રાસ આપણે જોઈ શકીએ છીએ. શું આપણા જેવી લાગણીઓ એ એના કરતા એ તાંબા કરતા વળી ઓછું. સમજ? અને એનાથી પાતળું કયું? ઈડા. કારણ કે એમાંથી આપણે જોઈ શકીએ છીએ કે એજ જે સેવે છે ત્યાર બાદ ક્યાં ક્યાં પાછી દિવાળા દેખાય. એમને દુઃખ થતું નથી પણ બેભાન પણ એ દુઃખ થઈ રહ્યું છે. સમજે? એટલે એના કરતા પાતળું એમ. એના કરતા પાતળું કયું? હવે વેજીટેરિયન આવ્યો. પેલો પેલો નોન વેજીટેરિયન હતો. હવે વેજીટેરિયન પડ એકદમ ઝાડું પડ કયું વેજીટેરિયનમાં? જે બટાકા બહુ ખાય, ડુંગળી બહુ ખાય ને કાંદા બહુ ખાય ને બધું ખાય તે નહીં. તો આપણા લોકો કહે છે ને બોલને જવાબ આવે હું આ બટાકા ભર્યા છે મગજમાં નહીં કહેતા. બટાકાનું બહુ મોટું આવરણ આવે. એટલે કંદમૂળ માત્ર નું આવરણ વધારે છે જાડું આવે. એનાથી ઓછું કયું? કે છે ઘી દૂધ ગોળ ખાંડ એ બધું આવે. એનાથી ઓછું અને બિલકુલ ઓછું કહ્યું. દાળ ની દાળ બનાવી હોય, ભાત બનાવેલ હોય, દાળ ભાત ને રોટલી ઘી વગર ની બરાબર, એ બધું એ બિલકુલ હાવ પાતળું આવડે. દાદા આ ખોરાક થી આવરણ કેવી રીતે આવે, અને આવરણ નો આવરણ કોને આવે, આવરણ કોને આવે છે? આવરણ આત્મા ઉપર, આત્મા ને આવરણ આવશે ને, આત્મા ની ઉપર આવરણ છોટે છે. આપણે કોઈ કોઈ સ્ટેચ્યુ હોય એ તમે અનાવરણ વિધિ જોયેલી? અનાવરણ વિધિ નહી જોયેલી? નહી જોયેલી. અનાવરણ એટલે શું? પડદો હોય ખસેડી ના, એની પર ઢોકી દીધી છે આવરણ, તેને ઉગાડી કરવી મૂર્તિ. એટલે આ આવરણ એટલે એની પર આમ આ લાઈટ હોય ત્યારે પણ માટલી ઢાંકી દઈએ, પછી લાઈટ અહીંયા રૂમમાં ના આવે ને, એવું આત્માનો પ્રકાશ આવતો. દાદા પેલી વાત કરી ને કે ભગવાન છે તમને પ્રકાશ આપે છે, અને પ્રકાશ થી તમારે જે રીતના યુઝ કરો એ તમે કરો, સારો કરો ખરાબ કરો જે કરો. હવે એ આવરણ એટલે શું? એ પ્રકાશ ને તમે અવરોધો છો, અને તમને એ લાઈટ ના મળે, અને લાઈટ ના આધારે જે તમને કાર્ય કરવાના છે તે ના થઈ શકે. બરાબર બરાબર. પ્રકાશ જ તમારો અંતરાય છે, એટલે ડિરેક્ટ લાઈટ અંતરાય છે, ઇનડિરેક્ટ લાઈટ તમારે જોઈએ. પણ એ ખબર નથી પડતી ને કે આપણે આવરણ બાંધી રહ્યા છીએ. આવરણ ને સંબંધ શું એમ? હા ભાઈ પૂછે છે, ખોરાક ને ને આવરણ ને શું સંબંધ? આ ખોરાક બીજા બધી ભ્રાંતિ રહી છે, આ પણ ખોરાક નો દારૂ થઈ જાય છે, અને દારૂ મન ઘેર મન ઘેર માં ફર્યા કરે, માંગેલ ભોર જ ન થાય. એટલે એ દારૂ માંથી પછી આવરણ. આપણે ખાઈએ જ નહીં તો પછી આવરણ જ ના થાય ને, ખાવાનું છોડી દેવાનું. ખાઈએ નહીં તો પછી ત્યાં જવું પડે, ત્યાં જવાનું સારું નહીં ને. એટલે એવું ખાવ કે આવરણ ના આવે, નરમી કાઢી દેજે. આપણે જ્ઞાન લઈએ તો આત્મા તો શુદ્ધ થઈ ગયો બરોબર, પછી ખાવાનું જ બંધ કરી નાખીએ ખાનારો ખાય છે, આપણે જાણનાર છીએ બસ એટલું. ખાનારો ખાય છે, નહી તો આપડે જાણતા હતા, નહી તો જ્ઞાન ના લીધું એની તે છે. તે પેલું એ કરે ને નાસ્તો, આ તીખું બહુ છે, આ ફળ છે, પોતે જાણનાર જ રહે છે. પણ પેલો ભન નથી, હું કઉ છું એવું બોલે છે. ઘણા બાબતો એવી લાગે છે હું કરતો રહી છતાં હું કઉ છું એવું લાગે છે. ઘણી બાબતો એને પોતાને થાય છે હું કશું આ કરતો નહીં, આ સી રીત થઈ રહ્યું છે. છતાં પણ અહંકાર લઈને મેં કર્યું કે ના, એને ગર્વરસ ની મજા છે. ગર્વરસ એટલો બધો મીઠો હોય છે કે એને ખુબ મજા લે છે. આવરણ સમજાયું તને? એટલે આપણે આવરણ ના આધારે જે ખાવું હોય તે કરવું. જો આ તો દારૂ ભાઈ ઉતર્યો હોય ત્યાં પેલા બીજું નાખ્યું છે, દારૂ ચાલ્યા જ કરે પટ્ટી. સિમ્પલ તમે ખાધા પછી બરાબર ડાબી ને ખાધું હોય ને તમારે કેવી એલર્ટ છે, પેલા કેવી એલર્ટ છે? તને શાસ્ત્રકારો શું કે એ ભાઈ તું આખો દાડો ઉઘાડી વાંખે ઊંઘું છું એવું કે તને કક્ષ ને દરેક વસ્તુ. એટલે ઉઘાડી વાંખે આખો દાડો ઊંઘું છું. આ મોક્ષ નો ઇજારો આપણા હિન્દુઓ નો જ છે કે છે? આ મોક્ષ નો ઇજારો આપણા હિન્દુઓ નો જ છે? હા મોક્ષ નો હિન્દુ ઇજારો કોઈ નથી. મોક્ષ તો જેને પોતે કોઈને કિંચિત માત્ર મન વચન કયા દુઃખ દેતો નથી, એની મેં વિષયો દુઃખ આપનારા છે. વિષય ના હોય, જૂઠ ના હોય, ચોરી ના હોય, પરિગ્રહ ના હોય, તો એવી તારે છેલ્લી અહિંસા આવી પડાય એ ચિંતિત માત્ર કોઈને દુઃખ ના કરતા હોય મનોચન ગાય એ મોક્ષ. મોક્ષ એટલે અહીં મોક્ષ થઈ જાય, અહીં જ મને મુક્ત થયું, મોક્ષ બંધ રહું છું, કોઈ દુઃખ અડે નહીં. તું મને ગારો પડું ને ત્યારે મને અડે નહીં, તું મને મારું તો અડે નહીં. આમ તરત એક ગાર પડે તે પેલા તમે ઊંચો ઊંચો થઈ જાય મને અડે. અને આ ગાય છે તો ઊંચી નીચી ના થાય ગાર પડીએ. અમુક જ એમ કે મીઠ ખાવું જરૂરિયાત હોય છે દુનિયામાં. જો બધા જ મીઠ ખાવાનું છોડી દે તો ખોરાક ખૂટી જાય. આપડે બીજાને ક્યાં વાત છે, આપણે આપણી આપણી જોઈએ પછી. લોકો બધા ભૂખ્યા મરે છે એટલે એને એને બદલે જો મીઠ ખાતા હોય તો અડધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એ રીતે મીઠ ખાવું સારું ના ગણાય? મીઠ ખાવું તો બહુ મગું હોય બધું. એ પૈસા હોવા જોઈએ ના, એટલે મીઠ ખાવા વાંધો નથી એમ કે ના. એટલે મીઠ અમુક મગું, પણ ધારો કે આપડો દરિયો ખરો બહુ મગા હોય છે. જો બધા જે ખાતા હોય તો પછી આપણો ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય ને, આ લોકો જે રીતે ખાય છે એમ ખાય. આપણી જાતે મોક્ષે જવા માટે બધું કરીએ તો બીજા બધાને નુકસાન જાય ને. ધારો કે મીઠ ખાવાનું છોડી દીધું તો પેલા નો બધો ધંધો પડી ભાગે ને, એમ કેવા માંગે છે? એમ કે છે કે અત્યારે હિન્દુસ્તાન માં બધા જો બધા ઘણા ખરા કે છે કે મીઠ નથી ખાતા, તો એમાં કે છે બધા માછલા ને બધું ખાવા માંડે તો આ અનાજ ની જે અછત છે તે સોલ્વ થઈ જાય. ખાસ નથી ખાવા માંડે અનાજ તો પુષ્કળ છે બધું, જુએ એટલું ઢગલે લોકો ને નથી મળતું. પૈસા વગર લોકો પૈસા મોકલી આપ લોકો ને, ત્યાં એવું ફંડ હોય છે ગરીબો ને ખવડાવવાનું, ત્યાં પૈસા મોકલી આપજે. શું કહ્યું? કારણ કે મંસાર તે મરી જાય તો નીકળે. એવા કેટલાય માણસ એક વાર દાણ ભૂખ્યો હોય તો ખાય અડે નહીં. શું કહે? એ તો ડેવલપમેન્ટ છે. નીચે ચડેલો માણસ હવે કરતો હશે કે? આ તો બધા નીચલી ક્વોલિટીના માણસો, લાક્ષસી માણસોને આવું હોય. કઈ દેવી દેવી માણસોને આવું હતું છે? લોકોને બચ્ચો ખાઈ જાય, પોતાના બચ્ચો ખાતા નથી. એ ખાય છે, એમ કહે છે. અહિયાં પણ બધા જે બધા દેવ ભગવાન ને માનતા હોય છે એ લોકો પણ ખાય છે. અમેરિકન માટે છૂટ છે એમ, વિવેક ની વાત એમને છૂટ છે કે એમને ભણત નથી કે હું દુઃખ કરી ગયો છું. એ હિતાહિત ના સાધન માં જ નથી એ, અને તમે તો હિતાહિત ના સાધન માં આવેલા છો. અને તમને તો આ બકરા મારે ને તે તમને પોતાના છોકરા ખાઈ જતા ને બકરા ના છોકરા ખાઈ જશે, કેટલી પછી શરમ ભરેલું. બકરા ના છોકરા અને મરઘી ના છોકરા બધા ખાઈ જવાતા. બીજી બધી ચીજો એટલી બધી ખાવાની છે. આ વેજીટેરિયન માટે વાત છે, આ નોન વેજીટેરિયન માટે નથી. આ આપણે નોન વેજીટેરિયન ને વેજીટેરિયન થવાનું વાત નહીં કરતા, વેજીટેરિયન ને નોન વેજીટેરિયન થવાની વાત નહીં કરતા. અમે બધા સગવડિયા નોન વેજીટેરિયન છીએ. સગવડ આયા તો થયા, થઈને આમાં અધોગતિ નો ઓછા. તમે ફરી આવો ધર્મ માં છો, હિન્દુધર્મ અને ધર્મ છો તો ચાર પગ હાથે જ. પાછળતા હંમેશા પશુ ને દુઃખ દઈને, કોઈ પણ દુઃખ દે, કોઈ ને કોઈ જીવ ને દીખ દેવી ઉગાડી અને આમ સિમ્પલ ઇમોશનલ રિએક્શન એન્ડ રિએક્શન પર પશુ એને આવે જ. યુ સાયન્ટિફિક નો એક્શન એન્ડ રિએક્શન કોલન અપોઝ લજ્જંતા કોણ ના કહે કે કોઈની કોઈની છોકરી સારી હોય, સ્ત્રી સારી હોય તો એને જોઈએ ને આપણી દ્રષ્ટિ બગડે તો તરત જ ભગવાન નું નામ દઈને માફી માગે કે આવું ના હોવું જોઈએ. મારી છોકરીને કે મારી વાઈફ ને દેહ કરે તો શું થાય? એવું હોય તો સજ્જનતા ફરી માણસ માં આવે, એવું વિચાર આવે તને એ સમજ પડે. એ સમજણ પડે, એ સમજણ પડે. દ્રષ્ટિ બગડે નહી, બંધા સુધી ના બગડે, બનતા સુધી ના બગડે. બળે તો બગડે તો ધોઈ નાખું પાછું ભગવાન નું નામ દઈને. ભગવાન નું નામ નહીં લઈ પણ મન ને જ વારી લેવાય. ભગવાન નું નામ લઈ લે નઈ પણ મનને જ વાળી લેવાય. ખોટી વસ્તુ છે, આ ખોટી વસ્તુ છે. એટલી સજ્જનતા લઈને ફરી માણસ થવાનું હોય તો બને. આપણી સજ્જનતા સારી હોય એ બાબત નો ચોક્કસ છે ને તો એ બઉ સારી. એ મને બઉ ગમે. કઈ પણ ગુણાંક લીધા વગર 32 માર્કે ગધેડો રહે, 33 માર્કે માણસ થયેલો હોય તોય પણ કઈક માર્ક માર્ક હોવા જોઈએ. 32 માર્કે ગધેડો હોય, 33 નો માણસ થયો, 1 માર્કે પણ માણસ થયો, એના પણ કઈક હોવા જોઈએ ને ગુણ તો. અને આ તો તારા માર્ક સારા છે, 50 ઉપર ગયો હતો. આટલા વિચાર સારા થયો એ કઈ ડેવલપમેન્ટ છે એમાં, એનું પૂછા જ નથી. હા, તેના સંસ્કાર લઈને આવેલો છે, એમ ફ્રી ઓફ કોસ્ટ મળેલું છે, ચાલે ગાડે ગાડું. આ પાછા મીઠ મીઠ ખાવાનું શરૂ કર્યું, એમ કરતા કરતા પછી દ્રષ્ટિ વધારે બગડતા શીખશે, પાછું ત્યાં જાય. દાદા તમે કહ્યું ને કે અમેરિકા વાળાને છૂટ છે, એ વાત કેવી રીતે કહી તમે? કાકા એમ કે છે કે તમે જે કહ્યું ને કે અમેરિકા વાળાને મીઠ ખાવાની છૂટ છે, એ તમે શાના આધારે કહ્યું, કેવી રીતે કહ્યું? એ તો એમને એમને અધ્યાત્મ વિચાર જ ના હોય. અધ્યાત્મ વિચાર ના હોય તો પશુ એ માણસો પણ પશુ લાઈફ કેવાય છે. શું કેવાય છે? પાછળતા વાળા બૈરીએ આજે આવી જો અડવાળી કરી છોડી દેતા વાર નહીં, તું તું અને હમી થઈ જાય બંદૂક લઈને. અને આપણે તો 80 વર્ષના થાય પાછી, તોય દોષી એમને વળીએ તો દોષી જતા ના રહે. પછી સરવણી કરે, બધું જ કરે. આપણું ડેવલપમેન્ટ આર્ય છે, આ અનાર્ય પ્રજા છે. અનાર્ય એટલે શું? ખાવા ના ખાવાની સમજણ જ નહીં, શું ખાવું શું નહીં ખાવું એનો વિવેક જ નહીં. આપણે તો આર્ય પ્રજા હિન્દુસ્તાની, તો ખાવા ના ખાવાનો બધો વિવેક હોય. શું અહીં તો વિવેક જ નહીં. અહીં તો બાઇબલમાં લખ્યું છે ખાજો એવું, જો વાગ્યું બાઇબલમાં લખ્યું છે ખાજો એવું. અને પ્રભુ અપનાવે? હે, એને પ્રભુ અપનાવે? ના અપનાવે નહીં, પણ એ તો આ એનું બસ ખલાસ. હે, અપનાવે નહીં તો પછી એનો અર્થ જ નથી. એટલે આપણે માટે અર્થ છે, આપણે માટે અર્થ છે. સમજ પડે ને? ના ખાતા તે શીખવાય તેને માટે છે. પણ થોડુંક ડેવલપ મળી, માર્ક મળ્યા તને. હું તો 33 માર્ક ઉપર મૂકવાનો હતો, પણ 50 મૂકવા પડ્યા, 70 માર્ક મેળવી દીધા. હું ખોલ ખોલ કરતો હતો એના આધારે આ કઈ 32 માર્કે ગધડો રહે, 33 માર્કે માણસ થઈ ગયો. હવે એ માણસ જોડે આપડે વડો વેડા કરીએ શું કરે? તો સપુ ભાઈ દે, અરે 50 માર્ક ને લીધે જ અહીંયા આવ્યા લાગે છે. હે, તે 50 માર્ક ને લીધે જ અહીંયા આવ્યા લાગે છે. હા, તે હવે કેવું પડે? તો આ બીજા માર્ક મેળવી લે સર. અને મીટમાં બેઠો ને, એ મીટ જ તને લઈ જશે પાછી. એ નવા નવા નવા ઉભા કરશે, કારણ કે તો આગળ કાયદો કઈ જતો છે કે એક માણસ તે આવું કરતો નથી સ્ત્રી પર, સ્ત્રી નથી બગાડતો. પોતાને ખ્યાલ આવે છે કે મારી સ્ત્રી જોડે થાય તો કેવું થાય, એવો ખ્યાલ આવે છે. તે એના પુરસાદ નથી. પુરસાદ તો શું છે? તું આપી જાય કે છે રહેતા નથી પાસે, કે હાથે નહીં લઉં કે છું. તું ટેબલું મૂક્યા એ પોતે બહાર નીકળ્યા, ટેબલ મૂકવા મોકલ્યો પેલાને. અને પછી અંદર ગયા ને ત્યારે ટેબલમાં નહીં મૂક્યું છે એવું ભાન સાથે ગભરી ઉઠ્યો, મેં પરસીનો થવા માંડ્યો. પછી પેલાને બોલાવીને કે ઉઠાઈ લે ઉઠાઈ લે ઉઠાઈ લે, ના લેવાયા, કારણ રાજદારું બાંધેલું નહીં બરાબર, એ લેવાયા નહીં. અને મનમાં રહી ગયું કે લેવા જોઈએ લેવા જોઈએ, તો આવતો બહુ લેવા દેતો થવાનો. બરાબર ને? બસ થઈ રહ્યું સારા. રાગે પડી ગયું આજે તમારે રાગે પડી છે? તમને ગાળ ભળે એ તમને દોષિત દેખાય છે, ભ્રાંતિ જ. કારણ કે તમને કહ્યું કે ગાળ ભળનારું છે તે પાવર ચેતન છે, અને દર અસર ચેતન તો શુદ્ધાત્મા છે. પાવર ચેતન તમારા હિસાબ ના આધીન છે, હિસાબ ચૂકવાના. હિસાબ ચૂકવાઈ ગયા પછી રહેતો નથી કે શું. એટલે તમારે તો ગાળ ભળે તો શુદ્ધાત્મા એને જોવું પડે. તમને ગાળ ભળે તો તમે છે તે, તમે આ શું ના ભાઈ પંકજ હે પંકજ છે એને ગાળ ભળે તે આપણે તે આપણે જોવાની, પેલો ભણે તે જોવાની આપણે, બરાબર ને. એમાં ઇન્વોલ્વ નહીં થઈ જવાનું, તન્માયકા નહીં થઈ જવાનું, બરાબર ને. શુદ્ધાત્મા એટલે શુદ્ધાત્મા જ છે, જગત આખું નિર્દોષ છે એવું અમે જાતે જોઈને કહીએ છીએ. મને ગાર ભરનારો ઢોલ મારનો નિર્દોષ છે, મારો હિસાબ છે, માટે આ ઘેર ચોપડી જમા કરવા આવે છે. હિસાબ નથી એટલે બીજું કશું કરી શકે જ નહીં માણસ, બરાબર ને. આ પોતા હમ આવી તોફાન કરતા એ બધા જોયા કરવાનું. તમને ગાર ભરનારને પંકજ ભળે તે આપણે જોયા કરવાનું, અને પછી પંકજને કહે શું આમાં કાઢવાનું છે, ચા હારવાનું છે, તારો હિસાબ ચૂકતે કરવા શું કામ કરે. ઠંડુ થઈ જાય ઠંડુ થઈ જાય, પોતાનો દોષ જાણે ને એટલે માણસ થી કોઈ જાતનો દુખાવો હોતો નથી, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. શું કહે જયારે કાગળ લખતા હોય ને તો જવાબ આવે. હું નિર્ભયને કહું કે આ પ્રમાણે જવાબ લખશું કે ભાઈ આ અમુક જગ્યા અમારું તમે શુદ્ધ જોવાનું કહ્યું છે, અમને આવી રીતે આવું દેખાય છે, એનું શું કારણ. એમાં દાદા એક ફરિયાદ છે મારી, મારી એક ફરિયાદ છે એમાં. મેં બે વાર કાગળ લખ્યા, મોટાભાઈ ને લખ્યા, સતીશભાઈ ને, દાદા ઉપર લખેલા કાગળ, પણ ખબર નહી કોઈ બી હિસાબે પહોંચે નહી. એ સતીશભાઈ ના પહોંચાડ્યા કે તો સતીશભાઈ તમને કહ્યું કે અમે જવાબ આપીશું તો પછી અમે આપીએ, પણ બીજા કાગળ બધા આવે જ કરે ને. બરાબર છે, હા. એટલે જવાબ નતો મંગાવ્યો? નહી જવાબ ના મંગાવો, મંગાવો. તમે પૂછીએ તેનો જવાબ, તમે પૂછો તેનો જવાબ તમને આપીએ, બીજા લોકો પૂછે તો અમે બધાને જવાબ આપીએ તો પાર ના આવે. અમે તમને કહીએ ભાઈ તમને જવાબ આપીએ છીએ, તમને ઉકેલ લાવી શકીએ, બરાબર છે, પાર ક્યાં આવે. એટલે એમને એમને કોઈક દાડો જવાબ મળે, હાથ કાગળ આવતા એકાદ જવાબ મળે. કારણ કે કેટલા અમારે તો બધું એક પાસે ક્લાર્ક રાખવું પડે, તો એ તો ચારો ના ખર્ચ કરવાનું નહીં. ક્લાર્ક ના પૈસા કોણ આપે? અહીંયા સંઘ સંઘ બધો એ થયેલો છે, રજીસ્ટ્રેશન થયેલો છે, પણ તમે કારકુન બાકું નહીં, પોતે જે સંઘપતિ હોય એ જ ચોપડા લખે, પોતાના ચોપડા નોકર લખતા હોય. કારણ કે અહીંયા પગારદાર રાખવાનો સિસ્ટમ જ નહીં, બધા પોતાને ખર્ચે દરેક માણસ. દાદા આ તો સરસ છે, આ તો સરસ છે. ફરિયાદ ઉભી થાય પાછી બંધ થઈ જાય.